પ્રાણી રઘુકુલ રીત ચલી આઈ, રઘુકુલ રીત ચલી આઈ, પ્રાણ જાય રઘુકુલ રીત ચલી આઈ. એટલે પછી મેં કહ્યું ડાક્ટર આપ્યું, ત્યાર પછી ડાક્ટર સમજી ગયા પછી નિરુબેન મને 12 કલાક થયા પછી પૂછ્યું કેટલા વખત સિગરેટ યાદ આવી ના બેઠું આપ્યું આપ્યું પછી નહીં તો અમારે છોડાય નહીં, અમારે તો એની મેરેજ હતી તો બધી રાહ જોવી પડે, છોડાય નહીં, છોડીએ તો પછી ગુનો કર્યો કે નહીં તો આમ તો હું તમારું જોયાનું મારું નથી ચોખ્ખા કહી હતા અમને કોઈ જાતનું કઈ ચીજ ની જરૂરિયાત ના રહી તો બધું જે માગીએ આપે છે તૈયાર જે માગો જે અમે જેટલું બોલાવીએ એટલું તમારે બોલવાનું છે, વિચારવાનું નથી, વિચારીશું મારું જ્ઞાન બગડી જશે એટલે પેલે તમને બધા કે મારે વિચારાય નહીં એવું તમને સમજે અને જેટલું જોશ થી બોલાય એટલું નીચે નીકળી જશે, બધા નવા સેટઅપ થઈ જશે, શું કહ્યું પૂરું ફળ આવે એટલા માટે કેટ્યા તમે અમે કઈ અઘરું નથી ને, અમારે બોલાવું એટલું શબ્દ બોલવાનું તમારે જોશી બને એટલું તે વખતે જાહેર કરશે પણ તે વખતે તમારે ખ્યાલમાં રહે એટલા માટે તરત કહી દઉં છું, પરિણામ સારું આવે ને તો સારું એને આ બધું આ વીકનેસ આવી ને છૂટી જાય છે. અને રાત્રે અમે જેવું કહીએ કે આપણે રાત્રે કરીને સુઈ જજો તે પ્રમાણે વિચારવા પડી જાય નથી, અમે જે ગાલ બોલીએ ને આ કેમનું છે આ કર્યું છે ખોટું છે એ બધું વિચાર વિચારવાની જરૂર, કારણ કે વિજ્ઞાન છે એટલે હું જેટલું બોલો નહીં એ તમે બોલો તો ત્યાં આગળ આત્મા ઉપરથી ઉઘાડ થતો અરે ગુણો જયારે કાર્યકારી થયા હોય ત્યારે પર્યાય કહેવાય, પર્યાય છે તે આ સૂર્યનારાયણ છે ને, સૂર્યનારાયણ પ્રકાશ નામનો ગુણ સૂર્યનારાયણ દ્રવ્ય કહેવાય, વસ્તુ કહેવાય, પ્રકાશ નામનો ગુણ કહેવાય, અને રે જેના બહાર પડે એ પર્યાય કહેવાય, તે પર્યાય નાશ થાય, પર્યાયો નાશ થાય અને ગુણ નાશ ના થાય અને વસ્તુ નાશ ના થાય. સર દાદા દ્રવ્ય કરીને તેનો એનો અર્થ વસ્તુ એ કરીને તો એનો અર્થ એવો થયો કે આત્મા ને અવકાશ છે કે જગ્યા રોકે છે કેવું ખરું, એ અવકાશ ખરો એને જગ્યા ખરી, દ્રવ્ય ને તો જગ્યા હોય ને, દ્રવ્ય ને આકાર હોય, વસ્તુ ને આકાર હોય, દ્રવ્ય ને અવકાશ હોય, એટલે વસ્તુ ને આપડે કહીએ છીએ વસ્તુ ને, એને શું તમે કહ્યું કે એનો શું હોય આકાર, એ જગ્યા લે એનો આકાર હોય, હા એવું ખરું, આત્મા ને એનો આકાર નિરાકાર આકાર છે, કેવું છે નિરાકાર આકાર, એનો આકાર નિરાકાર, નિરાકાર આકાર કેવું નિરાકાર, પછી પ્રકાશ પોતાનું અસ્તિત્વ છે, અસ્તિત્વ છે પણ અવકાશ ને રોકતું નથી, અવકાશ ને અવકાશ રહ્યા જશે ને પોતે પણ રહે છે, કારણ કે સાધારણ ભાષામાં તો દ્રવ્ય નો ગુણધર્મ ખરો ને કે એને અવકાશ હોય, હા આમાં દ્રવ્ય ને

આપણે અમૂર્ત છું સમા. અમૂર્ત સમા જ હશે એટલે હું જીવતો જ રહું છું. કેમ મૂર્ત? મૂર્ત અમૂર્ત એટલે હું અમૂર્ત છું એનો અર્થ શું? મૂર્ત સ્વરૂપ નથી આ મૂર્ત એટલે દેખાય વાંકે દેખાય ઇન્દ્રિયો થી અનુભવ માં આવે એવો નથી. અમૂર્ત છું એટલે અરૂપી છું. અને દાદા ટંકો તીણવંત એવો શુદ્ધ ટંકો ઉત્કર્ણ એટલે હું આ દેહ માં રહેવા છતાં દેહ ને મારે કોઈ જાતનો વ્યવહાર થયો નથી. દેહ ને મારી પર કઈ કાટ ચડ્યો નથી, મારો દેહ ઉપર કાટ ચડ્યો નથી. એવા તદ્દન જુદા જ છે. બરાબર શું આ તારી માન્યતા ને તું બંધ થયું છે કે છે? શું કે છે તારી માન્યતા? જ્ઞાની પુરુષ ની પાસે જાય માન્યતા છૂટી જાય બધી. એવા બીજું કઈ કેતા હવે ને અરિયાબાદ ના મિક્સચર છું, કમ્પાઉન્ડ નથી. હું મિક્સચર છું, કમ્પાઉન્ડ નથી. કમ્પાઉન્ડ નથી મિક્સચર. કમ્પાઉન્ડ તો બદલે એ થાય જ નહીં, નીકળે જ નહીં. દાદા અવ્યાબાદ, હું અવ્યાબાદ એટલે કોઈ બાધા પીડાયો ને કરી શકે નહી. આ શરીર કાપી નાખે, અગ્નિ થી બાળી મેલે, પાણી થી ડુબાડી દે, અને કઈ વસ્તુ કઈ અસર જ ના કરે. અને હું અક્ષય છું. અક્ષય અક્ષય એટલે ક્ષય થનાર નથી, અવિનાશી. તમારો ક્ષય ના થાય કોઈ પણ. ચિત અચિત એટલે દાદા જે આપણા આવા સંસ્કાર પડ્યા હોય કે જે એ હોય એ આત્મા જોડે ફરી વાર બીજા જન્મ માં બી જાય? બીજા જન્મ શું જાય? આપડે કઈ સારા કામ કર્યા હોય કે જે હોય એ આત્મા બીજી જગ્યાએ જયારે જાય, બીજા ખોખામાં પ્રવેશ કરે, ત્યારે એની અસરો એગળી એનામાં રહેલી હોય નવા ખોખામાં? હા આ રીતે રે. તમે જે જે સારા કામ કર્યા, લોકોને અબલાઈજ કર્યા, લોકોને હેલ્પ કરી, મહારાજોની સેવા કરી, ધર્માદા કર્યા, બીજું કર્યું, ત્રીજું કર્યું, એ બધું આમ મન વચન કાયાની એકતા હોય તો આવતા જ ને મજા આવે. શું મનમાં જેવું હોય એવું જ વાણી બોલો, એવું વચન કરો, અને પછી એ થતા મહારાજની સેવા કરો તો એનું ફળ આવતા જન્મ. કેટલા કરતા હશે અત્યારે? કેટલા કરતા હશે? બહુ નહી. તેથી આ કમિક માર્ગ બંધ થયો છે. સેવા કરે મારા ને, પણ મનમાં મનમાં ક્યાંય હોય. દાદા મારું તો ચિત્ત કાયમ ફરિયાદ કરતું હોય તો પછી એને કેવી રીતે? એ તો આપણું અક્રમ છે એટલે ચલાવી લીધું મેં. પેલા નહીં ચાલે દાદા, રહેવું પડે 5 વર્ષ. પેલા માં તો હા મન વચન કાયમ એકતા હોય તો સુધી કવિક માર્ગ ચાલુ, અને એકતા તૂટી એટલે કવિ માર્ગ બંધ થઈ ગયો. મનમાં હોય એવું વાણી બોલે ને એવું વર્તન રાખવું પડે. ઘણા ને દાન ના આપવું હોય, મનમાં ના આપવું હોય, વાણીઓ બોલે મારે આપવું છે, અને વર્તન માં રાખે આપે તો મનમાં ના આપવું હોય તો પછી ના ફળ થાય. એક માણસ મનમાં આપે છે એની પાસે સાધન નથી, અને વાણી થી બોલે છે મારે આપવું છે પણ અપાતું નથી, એનું ફળ આવતા બહુ મળે. કારણ કે આપ્યા બરોબર ભગવાન. અડધો લાભ તો થઈ ગયો કે છે. દેરાસર માં જઈને એક માણસે 1000 રૂપિયો મૂક્યો, અને બીજા એક શેઠિયા આવીને 1000 ની નોટો મેં એમાં નાખી ધર્માદામાં. તે જોઈને આપણા મનમાં થઈ ગયા, મારી પર હોત તો હું હાલત. એ તમારું તો આગળ તમે થાય નથી માટે તમારે પૂછે પણ શું